બાલક પટેલ ને હાલત મને તો ઓળખતા નથી એટલે હું હસતો હતો. અને તમને કોઈ હાલે નહીં તો તમે સુધારશો રતિલાલ નું નહીં. એટલે આપડે કેવું ને ભાઈ રતિલાલ તમારો માલ છે તમે જમે કહી દો ભાઈ તમારો માલ નો યાર સમજો ને તમે તમને ફોડ પડ્યો તમને ફોડ પડ્યો નહીં શું કે પડ્યો વેપાર અને વ્યવસ્થિત થોડી વિશે સમજવું છે. આપણે વેપાર વેપાર વેપાર વેપાર અને વ્યવસ્થિત વેપાર ધંધો વેપાર ધંધો અને વ્યવસ્થિત થોડું સમજવું છે. પૂછું છું આપણે ફેક્ટરી ખોલી હોય અને ફેક્ટરી ખોલીને બેસી રહીએ તો વ્યવસ્થિત ના નિયમ પ્રમાણે વેચાણ થાય ચાલે ખરી? વ્યવસ્થિત ના નિયમ પ્રમાણે ચાલે ખરી? બેસી રહે શી રીતે માસી રીતે બેસી રહે? આપણે આપણે એવું જ્ઞાન આપણી પાસે હોય કે આ ખોલી છે લોકો જાણે છે એટલે લઈ જશે ને આપણે બેસી રહે શી રીતે માસભન? કારણ કે કૃષ્ણ ભગવાને કહ્યું છે કે પ્રકૃતિ ના આધીન જીવ ફરિયાદ કરે છે. શેના આધીન? પ્રકૃતિ ના જાય કરે છે. બેસી રહી શકે નહી. અને જે બેઠો તે બેઠા કરે તો નથી. શું થયું? એ પ્રકૃતિ એવી છે માટે આવું બેઠો. પણ આપણે કેવું કે આવું ના હોવું જોઈએ એમ કેવું? શું કેવું? બરોબર છે. આપણે એના એક મત ના થવું. એક મત ના થવું. કોઈ માણસ ની પ્રકૃતિ એવી હોય ઉતાવળી હોય કે એવો બસ આખો દિવસ ફરફર કરતો હોય વેચવા માટે આખો દિવસ